सत्यम् नास्ति ततः सुखलेशः सत्यम् पुत्रादपि धनभाजां भेति सर्वत्रेषा विहितारीति भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं गोविन्दं भज मूढमते अर्थम अनर्थम भावय नित्यम। शंकराचार्य जी कहे पैसो छे ये दुखनो घर छे, एमा सुख नथी, लेश मात्र सुख। ए विषय तो आपणे घणुं सांभळी लीधुं, पण पछी शंकराचार्य जी एम कहे छे के संपत्तिमां सुख नथी, दुख घणा छे। सुख शामा छे? भज गोविंदम भज गोविंदम, भगवान भजन करो एमां सुख छे। એટલે હવે આપણે એ સાંભળીએ છીએ કે ભજનમાં શું સુખ છે। પૈસાનું સુખ તો દેખાય છે નજર સામે, 5-25 લાખ રમતા રમતા મળી જાય તો હો ભયો ભયો, વાત સાંભળીએ તો એ ગલગલિયા થાય, મળી જાય તો પછી તો, એટલે એવો જેવો પૈસામાં માલ મનાયો છે, ગુણાતીત આનંદ સ્વામી કહે, એવો ભગવાનના ભજનમાં માલ મનાણો નથી। એટલે એ વિશે આપણે થોડું વિચારીએ છીએ કે ભગવાનનું ભજનમાં શું સુખ છે। તો પહેલી વાત તો આપણે એ વિચારતા હતા કે ભજન એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું, રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો। તો હવે આમાં કંઈ બહુ અઘરું નથી, પૈસા કમાવા અઘરા છે, સાચવા અઘરા છે, એમ પૈસો સાચું ધન તો ભગવાનનું નામ સ્મરણ ભજન છે। તો એમાંય બીજા જે યજ્ઞ યાગાદિક કરવા એ સરળ નથી, કઠણ છે, પણ ભગવાનનું નામ લેવું એ સાવ સરળ છે, એટલે કે સુકર છે, સરળ છે કરવામાં, એ આપણે સાંભળી લીધું છે। ભગવાનના નામનું સ્મરણ કરવું સરળ છે, એનો એવો કોઈ અર્થ નથી કરવાનો કે ભાઈ બસ તો પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, બીજું કાંઈક કરવાની જરૂર નથી હવે। એટલે કે એકાદશીના વ્રત કરવાની જરૂર નહીં, ઉપવાસ કરવાની જરૂર નહીં, ક્યાંય પદયાત્રા કરતા હોય, તીર્થમાં જતા હોય, વડતાલ કે ગઢપુર કે પૂનમ ભરતા હોઈએ, કાલુપુર જેતલપુર પદયાત્રાએ જતા હોઈએ, કોઈ મહાપૂજા કરતા હોય, કોઈ તપ બીજા કરતા હોય, ભક્ત ચિંતામણી આદિકના કોઈ પાઠ કરતા હોય, જન્મંગલના કોઈ 11 પાઠ કરતા હોય, તો એવું નથી સમજી લેવાનું કે કાંઈ કરવાની જરૂર નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ કરો, એવું નથી। જે કરી શકે છે એ જો જે સાધનો કરી શકે એ ન કરે તો એનો ઈરાદો ખોટો છે। એટલે એ બોદા ઈરાદાવાળાને ભજન પણ જલ્દી ઉગે નહીં। અને આમ તો એવું છે કે તમે જે થઈ શકે એ સાધનો કરો, પેલી પદયાત્રા કરો, બીજા તપ કરો, એકાદશીના નિર્જળા ઉપવાસ કરો, અને સાથે ભજન નામ સ્મરણ કરો તો 4 ચાંદ નહીં 1 લાખ ચાંદ લાગી જાય। એકાદશીનો આખો દિવસનો નિર્જળા ઉપવાસ કરે પણ આખો દિવસ ગપ્પા મારે ધંધો જ કરી રાખે તો એકાદશી કેટલી ફળે? ખાલી એક જઠરને આહાર નથી આપ્યો, બાકી બીજી 10 ઇન્દ્રિયો તો બધે ફરે છે ને બજારમાં। એટલે એકાદશી એનું નામ કે 11 ઇન્દ્રિયો ભગવાન મારે, એટલે ઉપવાસ જરૂર કરે પણ સાથે ભજન કરે, નામ સ્મરણ કરે, ચાંદ્રાયણનું વ્રત કરે, ધારણા પારણા કરે, એક દી ઉપવાસ ને એક દી ભોજન કરે, પણ સાથે જો જપ ન કરે તો એ બહુ જ મામૂલી ફળ આપે, બિલકુલ શુલ્ક ફળ મળે, પણ એવું તપ કરે અને સાથે ભજન કરે તો 1 કરોડ ચાંદ લાગી જાય. એટલે ભજનનો મહિમા છે. પણ એના સપોર્ટર્સ તરીકે આ બધા છે, તપ વ્રત યજ્ઞ આ તે બધું માગી માગીને બધા વેદ પાઠો કરીને ભક્ત ચિંતામણી આ તે બધા પાઠો કરીને આખરે તો એવું હેત ભગવાનમાં માગવાનું છે કે સહેજે સહેજે ભગવાનનું નામ હોઠ ઉપર આવી જાય. એટલા માટે આ બધા સાધનો છે. એટલે સાધનો મૂકી દેવાના નથી કે ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, બીજું કંઈ જરૂર નથી, એવું ખોટું પકડતા. સરળ એટલા માટે વિશેષ છે કે જે નથી કરી શકતા, જેને બે પગ નથી એ શું પદયાત્રા કરે, પૈસો નથી તો યજ્ઞ શું કરે, વાણી નથી તો મહાપૂજા શું કરે, પણ એ નામ સ્મરણ તો મનમાં કરી શકે ને, એમ સરળ છે. અને એ વાત તો ખરી, માળાનો મેર છે ને એ નામ સ્મરણ છે. એટલે બીજા ગમે એટલા સાધન કરીએ, દાન કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, પણ નામ સ્મરણ કરે તો જ એ વિશેષ ને વિશેષ સાર્થક થાય છે. કહો ને, તમે 1 કરોડનો ચેક લખ્યો હોય પણ જ્યાં સુધી તમારું નામ લઈને સહી ન કરો ત્યાં સુધી કરોડ મળે નહીં. એમ ગમે એટલા વ્રત તપ કરો પણ જ્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન કરો ત્યાં સુધી એ રોકડો માલ ન થાય. એમ રામ રામ કરો ત્યાર પછી એ રોકડો માલ થાય, કૃષ્ણ કૃષ્ણ કરો ત્યાર પછી જે વ્રત તપ જપ છે એ બધા સફળ થાય. એટલે નામ સ્મરણનો મહિમા ખૂબ છે, પણ પેલું છોડવાનું પણ નથી અને પેલું કરવાનું છે તો સાથે તો આ કરવાનું જ છે તો જ પરિપૂર્તિ થાય છે. એટલે નામ સ્મરણ ભજન સ્મરણ જે કરવું એ સરળ છે. બીજું સાર્વજનિક છે એટલે બાયો ભાઈઓ બધા જ કરી શકે છે. સાર્વકાલીન છે એટલે ગમે તેવી અવસ્થા પવિત્ર અપવિત્ર અવસ્થામાં પણ થઈ શકે છે. સર્વદેશી એટલે દેશ પ્રદેશ પ્રવાસ સ્મશાન ગમે ત્યાં પણ થઈ શકે છે. અને કોઈ ખર્ચ નહીં, વ્યય રહિત છે. એટલે નામ સ્મરણ છે એ સરળ છે. ત્યાં સુધી આપણે સાંભળ્યું છે કે આ ભજન કરવું, નામ સ્મરણ કરવું, એમાં ખર્ચ શું? કંઈ નહીં. હવે જે મહત્વની વાત છે એ છે કે ભગવાનના નામનું સ્મરણ કરે અને એમાં કંઈ ભૂલ પડે, ભજન સ્મરણ નામ સ્મરણ કરતાં કરતાં ઊંઘ આવી જાય કે ભજન કરતાં નામ સ્મરણ કરતાં કંઈ અપવિત્રતા થઈ જાય કે કોઈ અપવિત્ર અડી જાય કે આપણે કોઈ અપવિત્રતાને અડી જઈએ કે જપ કરતાં કરતાં અધૂરું રહી જાય કે બીજા કોઈ સંજોગોથી વિઘ્ન આવે કે નામ સ્મરણમાં ઉલટું સુલટું નામ સ્મરણ થઈ જાય તોય સવળું અને સારું જ ફળ મળે છે, ક્યારેય અવળું ફળ મળતું નથી. એટલે કે જપ કરનારનું ભૂંડું થતું નથી, એવો નામ સ્મરણનો મહિમા છે. મંત્રોમાં થોડો ફરક પડી જાય છે, એમાં વિધિ જાળવવી પડે એટલે એ પ્રમાણે જ કરવું પડે. પણ નામ સ્મરણમાં વાલિયા લૂંટારાએ રામ રામની જગ્યાએ મરા મરા કર્યું, નહીં તો એનું કંઈ ફળ મળે? પણ એની ભાવના હતી ને કે હું ભગવાનનું નામ અને આ રામ, એનું ચરિત્ર આખું એના મનમાં હતું. નારદજી આખી ચરિત્ર કથા કહી હતી અને એ ચરિત્ર અને સ્વરૂપ એના અનુસંધાનમાં હતું અને એની રીતે પછી એને એમ કે મરા કીધું. એટલે એ તો મારવાનું કામ કરતા હતા તો એ જ યાદ રહી જાય, છતાંય વાલ્મીકિ ઋષિ થઈ ગયા. કારણ કે ભગવાન અને બીજા દેવતાઓમાં ભેદ છે. ભગવાન છે એ બાપ છે, દેવતાઓ છે ને એ દુકાનદાર છે. એટલે બાપ છે એ ભાવના સમજે કે ભાઈ છોકરો છે એની ભાવના આવી છે, પછી એની પોઝિશન ન જુએ. એટલે ભગવાન એ રીતે ભૂલ કરે તોય બાપ ક્ષમા કરે અને ભૂલ કરે તો જેવી ભાવના હોય એવું આપે. પણ દુકાનદાર એવું કંઈ ના સમજે ને, તમારી ગમે એટલી સારી ભાવના હોય પણ એ 10,000ની વસ્તુ તમને 100 રૂપિયામાં જ ન જ આપે. તમે કહો મારી ભાવના બહુ સારી છે, એ ભાવના ઉપર રહે જ નહીં ને. એ તો ભાઈ રૂપિયા આપો એટલું મળે, તમારી ભાવના ગમે એટલી સારી હોય, તમને દુકાનદાર પ્રત્યે અહોહ થતું હોય, એમ તો ગણાય ને બધા મુકેશ ને અનિલ અંબાણી બધા પર બહુ અહો ભાવ હોય, પણ એનાથી કઈ દઈ દે, મને તમારા પ્રત્યે બહુ હેત છે, મને નોકરીમાં રાખ્યો રાખે, મને બહુ હેત છે કે તમારા બહુ ભાવ છે, પણ એમ ના રાખે, જે હોય જેમ થતું એમ જ થાય ને. કારણ કે બાપ નથી, બાપ ભાવના સમજે, ભગવાન આપણી ભાવના સમજે, ભલે ઉલટું સૂટું જપે, પણ ભાવના શુદ્ધ છે ને તો સારું ને સારું ને સંપૂર્ણ જ ફળ આપે. અને દેવતાઓ છે એ તો વેપારી છે, એ ગમે એટલી સારી ભાવના હોય તો એ જો તમે ભૂલ કરો તો ભૂલને ગણે, જેટલું કર્યું એ ઠીક પડે તો હરખું, નહીં ક્રોધીય થઈ, ક્રોધ પણ કરે, કુપિત થઈ જાય. એટલે દેવતાઓમાં આ બધો ફેર છે, કારણ કે બાપુજી નથી ને એ દેવતાઓ, તો એક જાતનો એને બિઝનેસ છે એમ ખરેખર. એટલે આપો તો ઠીક છે, પણ ભાવનાની સામે બહુ ના જુએ, ભૂલ થાય તો વારો કાઢી નાખે એવું ખરું. પણ ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણ એ દયાળુ છે, ગમે એવી ભૂલ કરો. એટલે તુલસીદાસે લખ્યું ને, તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીચ, જું ખેતો મેં બોઈએ ઉલટા સુલટા બીજ, અવળું સવળું ગમે તેમ તમે નાખો તો બીજ સવળો જ કોંટો કાઢે, એમ ભગવાન નારાયણ વિષ્ણુનું ઉપાસના કરનારા એને અવળું ફળ ક્યારેય મળે નહીં, ક્યારેય સ્વપ્નમાં વિચાર નહીં કરવાનો. એટલે વળી આપણે ભગવાનની મૂર્તિ હોય, નારાયણની મૂર્તિ હોય, વિષ્ણુની મૂર્તિ હોય, અહીંયા રખાય ને આ બેડ અહીંયા રખાય ને અહીંયા ખૂણામ ન રખાય ને આ દિશા ન રખાય, એ બધું બીજા દેવતાઓ માટે વિચારવું, ભગવાન માટે કંઈ જ વિચારાય નહીં, ગમે ત્યાં રાખો બિચારે બેસી જાય. એ એટલું જ સમજે છે, મારો દીકરો છે હું એનો બાપ છું, બાપુજી પછી કઈ બીજું વિચાર કરતા હશે? મહેમાન હોય એ વિચાર કરે કે અહીં તક્યો ન આપ્યો ને અહીં આમ ન આપ્યો ને આઈસ્ક્રીમ ન આપ્યો ને ફલાણો મહેમાન, બાપ દીકરામાં તો બસ એ તો ઠીક છે, એ તો ખોળામાં બેસે ને ખભા ઉપર બેસે. એટલે એમાં કોઈ દિવસ વિચારવું જ નહીં, ન છતાંય જે મર્યાદા હોય એ બધી રીતે જેટલું થતું એટલે થવું, પણ મનમાં એવું કોઈ દિવસ રાખવું જ નહીં. એટલે નડે તો બાપ છે નો, નારાયણ છે. એટલે વિષ્ણુ અને ભગવાન નારાયણ એનો આ ભેદ છે કે એ સદૈવ સારું ફળ આવે આપે રાજી. બીજા દેવતાઓ અને એના ઉપાસનાઓમાં તો ઘણું બધું ધ્યાન રાખવું પડે. ભાગવતના છઠ્ઠા સ્કંદમાં એક કથા છે, દેવતાઓનું રાજ્ય અસુરોએ પડાવી લીધું, બલિ મહારાજને બધા અસુરો કહેવાય, રાજ પડાવી લીધું. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ તો બધા સ્વર્ગના, એટલે એ બધા રખડતા થઈ ગયા. પછી ઋષિ વિશ્વરૂપને શરણે ગયા, એમને ગુરુ ઉપદેશ થાય પણ હવે આમાંથી ગુરુ મહારાજ કઈ રસ્તો કાઢી દો. એટલે વિશ્વરૂપ ઋષિએ ઇન્દ્રને સામે બેસાડી અને આખો એને મંત્ર, નારાયણના મંત્રથી આખો કવચ પહેરાવ્યો અને અભિમંત્રિત કરી દીધો. અને એ અભિમંત્રિત જે મંત્રોથી કર્યો એ મંત્રનો અને એ સ્તોત્રનું નામ નારાયણ કવચ, એ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં છે. અને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એ નારાયણ કવચને યાદ કર્યું છે, કંઈ તકલીફો હોય તો નારાયણ કવચનો પાઠ કરવો, એવું એ દિવ્ય કવચ છે. કવચ એટલે બખ્તર, યોદ્ધો યુદ્ધમાં લડવા જાય તો પછી ટોપોને બખ્તરને છાતીને એવું બધા બુલેટ પ્રૂફ જાકેટને બધું પહેરી લે તો પછી બુલેટ ગોળીઓ કંઈ કરે નહીં ને, એટલે એ ગમે ત્યાં જાય તેને કંઈ થાય નહીં. એમ ઇન્દ્રને લોખંડનો નહીં, ભગવાનના નામનું બખ્તર પહેરાયું અને એ બખ્તર કવચનું નામ નારાયણ કવચ. એટલે એની બધી આખી વિધિ હોય, ન્યાસ વિધિ હોય, એમાં ઘણું બધું છે. એટલે એ જેટલું સવિધિ થાય એટલું એ બખ્તર કામયાબી થાય, જો મંત્ર છે ને એટલે એમાં વિધિ લાગી ગયો. પણ એ આ માનો ઓમ નમો નારાયણ છે તો એ ઓમનું અહીંયા સ્થાપન થાય, નનું અહીંયા થાય, ઓમ મોનું સાથળમાં થાય, નાનું ઉદરમાં થાય, રાનું હૃદયમાં થાય, યનું અહીં છાતીમાં થાય, રાનું મુખમાં થાય અને યનું શીર્ષ એટલે માથા ઉપર થાય, ઓમ નમો નારાયણ થઈ ગયું ને. પછી એવી રીતે પાછું ઉતારે, પછી એમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્થાપન થાય, એમ ઓમ વિષ્ણુવેનું સ્થાપન થાય અને પછી નારાયણ સ્તોત્રનો છે એનો આખો પ્રાર્થના રૂપે પાઠ થાય, કે ભાઈ બામનજી ભગવાન પૃથ્વી ઉપર મારી રક્ષા કરજો, આકાશમાં વિશ્વરૂપ ભગવાન મારી રક્ષા કરજો, વણ વગડામાં નરસિંહ ભગવાન મારું રક્ષણ કરજો, રસ્તે ચાલતા વારા ભગવાન મારું રક્ષણ કરજો, જળમાં મત્સ્ય ભગવાન મારું રક્ષણ કરજો, ગદા આવી રીતે રક્ષણ કરજો, ચક્ર આવી રીતે રક્ષણ કરજો, એવી રીતે બધી સ્તુતિ થાય અને છેવટોનું સમાપન થાય. આખું શરીર એ મંત્રાત્મક થઈ જાય, પછી કોઈના બાપની તાકાત નહીં આંગળી અડાડી શકે. એ વિશ્વરૂપે પેલા ઇન્દ્રને આ કવચ પહેરાવી દીધું ને હવે જા તું અસુરોની સામે લડવા, અને ગયો મારી અઠાયા ઊભી પૂંછડીએ ભાગ્યા બધા અને પાછું સ્વર્ગનું રાજ લઈ લીધું. કારણ કે આને કોઈ અસ્ત્ર શસ્ત્ર અડે જ નહીં, નારાયણ કવચ પહેરીને ઇન્દ્ર લડે, બે તાપ થઈને લડે, એવું નારાયણ કવચ બહુ દિવ્ય છે. પણ એ બધા કરી શકે, ભણ્યો હોય સરખું જાણતો હોય તો થાય, નહીં તો પણ નામ સ્મરણ બધા કરી શકે, એના જેવું કોઈ કવચ નહીં, અભણ માણસ. પણ એ બાપ છે ને ગમે તેમ ઉલટું સુલટું બહુ કવચ થઈ જાય. એટલે એ નારાયણ કવચ પહેરીને ઇન્દ્રે વિજય મેળવ્યો, વિશ્વરૂપ ઋષિ આ એને બચાવ્યો. એટલે પછી વિશ્વરૂપ ઋષિને બહુ કથા છે ને ધ્યાનથી સાંભળજો. વિશ્વરૂપ ઋષિ ગુરુ પદે સ્થાપ્યા હતા, એને પછી આચાર્ય પદે સ્થાપી અને યજ્ઞનો આરંભ કરાવ્યો ઇન્દ્રએ. હવે આમાં શું થયું એ તમને ખાનગી વાત કહી દઉં કે વિશ્વરૂપ ઋષિ છે એનું માતૃકુળ અસુરોમાં અને પિતૃકુળ દેવતાઓમાં, એટલે બે સંબંધી થયા. હવે એટલે વિશ્વરૂપે શું કર્યું, અસુરો એને મળવા આવ્યા, તમે અમારા સંબંધી કહેવા, અમને દેવતાઓ ભેળી આહુતિ આપજો. એટલે કે કંઈ વાંધો નહીં, સ્વાભાવિક છે આ, હવે ઇન્દ્રથી સહ્યું જાય નહીં ને, એટલે ઇન્દ્રને કંઈ ખબર નહીં. પણ વિશ્વરૂપ ઋષિ શું કરે, બે આહુતિઓ દેવતાઓને ઇન્દ્રાદિકને આપે અને એક આહુતિ અસુરોને આપે. હવે એ ધીમેકથી પછી ગમે તેમ જાણ ભેદું તો હોય ને, એને ઇન્દ્રને કહી દીધું આવું થાય છે, હે બે આહુતિ આપણને આપે ને એક પાછી અસુરોને આપે છે. અને એટલો બધો ક્રોધ ચીડ્યો, જો વેપારી છે ને, અને બાપુજી નહીં ને, એવો ક્રોધ ચીડ્યો. કઈ વાત વિમર્શ સંવાદ કઈ પૂછગાછ કરવી કાંઈ નહીં, સીધી તલવાર લઈ યજ્ઞસ્થંડી ઉપર બેઠેલા વિશ્વરૂપ ઋષિનું માથું કાપી નાખ્યું. ભયંકર, એક તો એક બ્રહ્મનિષ્ઠ ઋષિ હતો, બ્રાહ્મણ હતા, ગુરુ પદે સ્થાપ્યા હતા, આચાર્ય હતા, પણ ઇન્દ્રાસનની લાલચ, ખુરશી કોઈને છૂટતી નથી, માથું કાપી નાખ્યું. વાતચીત કરવી ભાઈ કઈ, જરા એને ફોન કરે કે આવું ના કરાય, આમ છે તેમ છે, કાંઈ નહીં, બસ સીધો ધડ ને ઉડાડી ડાપણ. પણ કેટલા ક્રોધી, આવું તો આપણે જલ્દી ન કરીએ, ગુરુ છે આચાર્ય છે તો વિચાર કરે બાપજી આવું ના થાય, આમ તમે થોડું સમજી જાવ તો સારું. અને સીધો દોટ કાઢીને યજ્ઞ ઠંડી ઉપર બેઠેલા વિશ્વરૂપનું ધડથી માથું જ કાપી નાખ્યું. અને પછી બ્રહ્મ હત્યા જે વળગી અને પછી ઇન્દ્રની જે બુરી દશા થઈ છે એ આખું ચેપ્ટર જુદું છે. પણ એને મારી નાખ્યો વિશ્વરૂપ ઋષિને માર્યા, અને એના બાપા હતા ત્વષ્ટા ઋષિ, એને ખબર મળ્યા અને ભયંકર ક્રોધ ફાટી નીકળ્યો. ઇન્દ્રને મારી જ નાખું, રેવા જ ના દો, ઋષિઓ તો શું કરે, તો આખું સ્વર્ગન ઉલાળીને હેડો હેડો નાખી દી. એ કઈ જંગલ મારી એટલે કઈ બાવા ન હોય, હા એ તો એની તાકાત દેખાડે નહીં, અને ત્વષ્ટા ખી જાય કે હવે રેવા જ ન દો, રેવા મારા દીકરા. અને વાતે સાચી, એનો દીકરો મારી નાખ્યો એટલે છોડે, એને માંડ્યો યજ્ઞ. યજ્ઞ માંથી હવે એવો દીકરો પેદા કરું કે ઇન્દ્ર નાશ કરી નાખે, પતાવી દે. કેવા મંત્રો છે બોલો. અને એને યજ્ઞનો પ્રારંભ કર્યો અને આહુતિ આપવા માંડે, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, આહુતિ એક પછી હોમાવા માંડે. યજ્ઞમાંથી દીકરા પેદા થતા બોલો, આમ ઠંડીલમાંથી નીકળે, આમ આમ નીકળે આમ, હા લે હા આમ આમ નીકળે. પણ હવે એને દીકરો શાના કેવો જોઈતો હતો, ઇન્દ્રને મારે એવો. હવે શત્રુના બે અર્થ થાય, સાતયે સાતયતે ઇતિ શત્રુ અને સાત્યતે ઇતિ શત્રુ. શત્રુને મારે એવો પુત્ર અથવા શત્રુથી મરે એવો પુત્ર, ઉલટો સુલટો અર્થ થાય. શત્રુને મારે એવો દીકરો અને શત્રુથી મરે એવો દીકરો, ક્યાં ભેદ પડી જાય, ઉચ્ચારમાં. હું શું કહી રહ્યો છું કે મંત્ર હોય અને બીજા દેવતાઓ હોય એમાં તકલીફ પડે તો કેવી તકલીફ પડે, અને ભગવાનના નામ સ્મરણમાં ગમે તેવું ઉલટું બોલો કોઈ દિવસ અવળું ફળ આવે જ નહીં. હવે બેઠા હતા યજ્ઞ કરવા, જોઈતો તો ઇન્દ્રને મારે એવો દીકરો, એટલે ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, આમ બોલે તો સાચું છે. શત્રો લાંબુ થવું જોઈએ, શત્રો ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ તો સાચું, તો ઇન્દ્રને મારે એવો દીકરો પેદા થાય. હવે આને ભૂલ કરી, એ ત્રો ટૂંકું કરી નાખ્યું, એ ટૂંકું કરો અને અંદર થી મરે એવો દીકરો થાય. આટલો ઉચ્ચાર. આ તમે વેદ પાઠી બ્રાહ્મણ આમામ આમ કરે, આપણને લાગે ડંકીમ પાણી ખેંચતા હોય એવું પણ. હા, આપણે આમામ આમામ આમામ આમામ આમામ શું કર્યા રાખે છે એ કાંઈ સમજાય નહીં ને. પણ એની માત્રાઓ છે, એક પણ માત્રા વધારે કે ઓછી થાય તો બહુ તકલીફ થઈ જાય. આ મંત્રો છે વૈદિક. હવે એ વેદો ને આપણે વૈદિકને જ્ઞાતા હોય એમ કીધું કે બ્રાહ્મણ જ્ઞાતિ હોય, ફલાણા હોય, આ હોય, તે જ એના અધિકારી છે. હવે આજના સુધારાવાદી હાલી નીકળ્યા બધા કે જેન તેન જેને શુદ્ર છે ને ફલાણા છે ને બધાને વેદનો અધિકાર, એટલે આ ટૂંડા બધાને ન આવડે આ, એ આનું આમ આમ આમ થઈ જાય, બધું ઊંધું થઈ જાય. એ હાથ પેઢીનું લોહીમાં હોય તઈ તાં માત્રા સમજાય. એટલે જેની પેઢીમાં સાત પેઢીમાં સંગીત હોય ને એને તબલાના તાલની ખબર પડે. જેના હાથ પેઢીમાં કોઈ સંગીતનો સા ન જાણ્યો હોય એ તબલા બગાડવા કે સાંભળવા બે ગાવા બેસે ને તો તબલું આમ જઈને દખણમાં જાય. હા, જીન્સમાં હોય છે, તાલ જીન્સમાં હોય, નાખ્યો ન નખાય, એ હોય તો જ આવે. તો એ તમે આંગળીઓ પડે તો નાનો છોકરો છે ત્યારે તાલ મારશે, ને ધૂન બોલાવવા બેસાડજો. તબલું આમ જઈને ઓઈલું આવવું પડે, આ તબલું આમ આમ વાગતું, ઓઈલું આમ આમ વાગતો હોય. એ જીન્સમાં હોય તો જ આવે એમ. આ સ્વસ્વર જે વેદ બોલાવા મંત્રો બોલાવા એ બ્રાહ્મણનો કોઠો હોય તો બોલાય. આ તમે વિદ્વાનો છો અને આજના ભણી ગયા છો એટલે તમને શુદ્ધ ઉચ્ચારો યોગ્ય લાગે, માત્રા ક્યાં લેવા જાવી. ચારણનો દીકરો છંદ બોલે અને કણબી પટેલનો દીકરો ચારણી છંદ બોલે, સર સર પાર સાધાર અમાર એ હું બોલું અને ચારણનો દીકરો બોલે, ફેર ન પડે. જીન્સ છે એ આમ જ્યાં સાર સાર બોલે ત્યાં તો મળે તાંત બોલવા માંડે, અને આપણે ગમે એટલું કરીએ તો તાંત ન બોલે. તાંત એટલે ગળામાં એક પ્રકારની તાંત હોય. એ ભીખુદાન ગઢવી છંદ ઉપાડે તો સાંભળીને જ કહી દો કે આ ચારણ છે. એ બ્રહ્માનંદ સ્વામી મહારાજ અમથા કહેતા કે બ્રહ્મોને છંદ જવા દો, એ મુક્તાનંદ સ્વામી ન કહે. શું તમે સાંભળી રહ્યા છો, એ બધું જીન્સમાં હોય છે. એટલે એ બ્રાહ્મણો એ સસ્વર ને જેટલી માત્ર ત્રણ પ્રકારના એ દીર્ઘ લઘુ અને વચમાં ઉદાત એ ત્રણ સ્વરમાં રમવું પડે. એટલે લાંબુ ટૂંકું થાય તો સવળું થવાને બદલે અવળું થઈ જાય. તો આ ઋષિ હતા તોય પછી ભૂલ થઈ ગઈ. તે ઇન્દ્ર શત્રો વિવર્ધાસ્વ એમ કરવું જોઈએ. એને બદલે શું કર્યું, ઇન્દ્ર શત્રો વિવર્ધાસ્વ, ઇન્દ્ર શત્રો વિવર્ધાસ્વ, ઇન્દ્ર શત્રો વિવર્ધાસ્વ, એ લાંબો કર્યો, ત્રો ટૂંકો કર્યો, ઇન્દ્ર શત્રો વિવર્ધાસ્વ. અને એમાંથી દીકરો પેદા તો થવાનો હતો જ, અમુક આહુતિઓ પડે. અને પેલો થયો ખૂંખાર, જેવી આહુતિઓ નાખતા ગયા અને વૃત્રાસુર પેદા થયો. ઋષિની સામે પિતાજી હુકમ કરો, વાત વાતમાં તો થઈ ગયો વાહણા જેવડો લાંબો, એમાં કઈને દૂધ કઈ, એને કઈને બોટલ પકડાવીને આવું કરવું, ગળથુંથી પીવડાવીને કઈ ના હોય. એ તો બે આહુતિ વધારે મારે તો એક હાથ લાંબો થઈ જાય. હા, ગણી નાખવી પડે, નહીતર હમાય નહીં ક્યાંય. એટલે જેવડો જોતો તો એવડો વાહડા જેવડો થઈ ગયો. આહુતિ બંધ કરી અને કીધું, પિતાજી હુકમ કરો તો જાઓ બેટા ઇન્દ્રનો નાશ કરો. મેં જાતા આને ભાઈ વ્રત્રાસુર ઉપડ્યો, મારી નાખું કોણ છે ઇન્દ્ર. ગયો ને દેવતા હોય તો ખાલી આમ વાવાઝોડું આવે એમ ખબર પડી ગઈ તો મીડા બધા રૂમ ખાલી કરવા. ચાવ્યું હોપવાય ન રહ્યા, કોઈ નીકળી ગયા બધા. ઇન્દ્ર ભાગ્યો આમ પકડીને, મારી નાખી આ રેવા દેતો છે. અને ઋષિનો મોકલો, ખબર પડી ગઈ આ તો વિશ્વરૂપ ઋષિના પિતા સ્પષ્ટાએ મોકલ્યો. ભાગ્યો ક્યાં આવ્યો ખબર છે, અમદાવાદ આવ્યો ઇન્દ્ર. હા, અને અમદાવાદમાં સાબરમતી તરે દધીચી ઋષિ તપ કરતા હતા ત્યાં આવીને પગમાં પડ્યો, મહારાજ બચાવો, આ મારાથી બચે મને મારી નાખશે મને. પછી દધીચી ઋષિનું કરોડો રજુનું હાડકું કાઢ્યું ગાય બનીને ચાટી અને એમાંથી વજ્ર બનાવ્યું, વજ્ર લઈને વ્રત્રાસુર ઉપર નાખ્યું અને વ્રત્રાસુરનો નાશ થયો. મારવા ગયો તો ઇન્દ્રને મરી ગયો. કેમ થયું, આહુતિ ઊંધી અપાઈ ગઈ, મંત્રો જર ઘોટો થઈ ગયો. ઇન્દ્ર શત્રો બોલવાની થઈ ગયો, ઇન્દ્ર શત્રો થઈ ગયો. આટલામાં થયો તો આટલો ફેર પડ્યો. બોલો બોલો વાલ્મીકિ વાલ્યા લૂંટારે મરા મરા કર્યું તો એ ઋષિ થઈ ગયા. અવળું થયું જરા, એવળું સવળું જ થાય. એટલો આ નામ સ્મરણનો મહિમા છે. એક જણાની પત્ની બીમાર હતી તો પછી એને ભૈરવી દેવીની યજ્ઞ અને સાધના કરી મારી પત્ની સારી થાય એમ આહુતિ આવપારી હોય. ભાર્યામ રક્ષતુ ભૈરવી, ભાર્યામ રક્ષતુ ભૈરવી, એમ કરીને આહુતિઓ આપે, સ્તુતિ કરે. ભાર્યામ રક્ષતુ ભૈરવી, હે ભૈરવી દેવી, ભાર્યા એટલે મારી પત્ની, એનું રક્ષતુ રક્ષણ કરો. હવે આનાથી શું બોલાઈ ગયું? ભાર્યામ ભક્ષતુ ભૈરવી. તે ઓલી માંદી હતી, મરી ગઈ, ગોટો વળી ગઈ, ઉપડી ગઈ. એ રક્ષતોનું ભક્ષતું થઈ ગયું એટલે ભેરવી ઉપાડી લીધી. પણ મને છે ને ક્યારેક ક્યારેક વિચારું કરું છું ને તો એમ થાય છે કે લાંબા ટૂંકો સ્વર થઈ જાય પણ રક્ષતોનું ભક્ષતું થોડું થઈ જાય, પછી સમજીને બોલ્યો હોય છે. આવા જ ને સાફ થાય એટલે મારે આમ આમ વિદાય કરી નાખી એવું લાગ્યું, એવું મને લાગ્યું એમ. આજની બધું સંદર્ભ જોતા નહીં કઈ આટલી બધી ભૂલ ન થાય ને, લાંબુ ટોકો સ્વર થઈ જાય પણ રક્ષતનું ભક્ષતું જ કેવી રીતે થઈ જાય. અને એટલો વિદ્વાન સંસ્કૃત જાણતો હોય તેને ખબર ન પડે રક્ષતનું ભક્ષતું થાય છે, પણ ટાઢે પાણી જ કાઢી. પણ ગઈ ખરી. એમાં થોડા વખત પહેલા એક જાણવા મળેલું કે એક જણો કાળભૈરવની કઈ સાધના કરતો હતો. આ બધા તામસ દેવતાઓ ને એમાં કેટલી કેટેગરીઝ છે, એટલે એમાં તો અમુક દેવતાઓ તો પછી એમાં જરાય સંસ્કાર ન મળે. તો કાળભૈરવની સાધના કરતો હતો. હવે એમાં કઈ હૂત દ્રવ્ય કે પૂજાનું દ્રવ્ય કે એ બધું જમણા હાથની હથેળીમાં રાખીને બેસવાનું હોય ને બધું કરવાનું, ભૂલથી એ દ્રવ્ય નીચે મુકાઈ ગયું, મુકાઈ ગયો ને ઓલો ખીજાયો, ત્યાં ત્યાં પતાવી દીધું, પૂરું જ કરી નાખ્યું. આ તો આવું, આ પ્રેતાદિકની સ્મશાનમાં સાધના કરતા હોય તેને 108 આહુતિ આપવાની હોય કે મંત્ર બોલવાની જે હોય એ પછી ગમે એટલું થાય, વિઘ્ન આવે, ઓલું સામે ડરાવે, બીજા ડરાવે, આહુતિઓ છોડાવે, કારણ કે એને વશ થવું પડે ને, એટલે એને પાલવે નહીં, એટલે પેલા બહુ હેરાન કરે. પણ 108 આહુતિમાં એની સામે જોવે જ નહીં, દીધે જ રાખે, દીધે રાખે, 108 આહુતિ પૂરી થાય ને ઓલો પગમાં પડી જાય. પણ જો અધૂરું રહી જાય તો જાય, પોતે જ જાય. એટલે આમાં માળા કરતા કરતા આપણે અધૂરું રહી જાય તોય આપણું કઈ બુરું થાય નહીં, પણ બીજે બધે બહુ તકલીફ વાળું છે. એટલે એ નારાયણનું ભજન, નામ સ્મરણ કેટલું સરળ, કેટલું સેફ, એટલે શું કહેવાય, સુરક્ષિત છે એ તમે સાંભળો છો. એટલે ભજન જેવું કોઈ સરળ અને રક્ષિત હિત કરનારું આવું સાધન બીજું કોઈ નથી. એટલે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, આટલું સરળ છે, આટલું સરળ, આટલું ઉત્તમ ફળ આપનારું છે. એટલે ગમે તેમ પાછું જપો, ભયથી, દ્વેષથી, રાગથી, મશ્કરીથી, ઠઠા ઠીંગાઈથી ગાળ દો ભગવાનને તોય ભજન માને, ક્રોધથી, પ્રેમથી, ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દશ, ભાવથી કે કુભાવથી કે ખળતાઈથી કે આળસથી, દ્વેષથી, ઘૃણાથી, નફરતથી, ગમે તે રીતે નારાયણનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, રામનું નામ લ્યો, કૃષ્ણનું નામ લ્યો, સ્વામિનારાયણ નામ લ્યો, હનુમાનજીનું નામ લ્યો, અવળું થાય જ નહીં, સારું જ થાય. કેવડી મોટી વાત છે, આપણે સમજી નથી શકતા ભાઈ. ગ્વાલિયર પરગણામાં ધુવા કરીને ગામ, ત્યાં બિંદોલ કરીને એક લુહાર, સ્વામિનારાયણ સંપ્રદાય સાધુ મળી ગયા. નિષ્ફળાનંદ સ્વામી આ પ્રસંગ લખ્યો છે, ભક્ત ચિંતા મળ્યો, તે બિંદો હરિભગત થયો, આઠો જામ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરે. હવે પણ એની કાકી આંટી, જેના મનમાંથી કોઈ દી આંટી નીકળે નહીં એનું નામ આંટી, એ એવી કુસંગણી. ત્યાં બિંદો હરિભગત થયો ને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આખો દિવસ કરે અને ભજન કરે અને નિયમ ધર્મ પાળે, અને એની કાકી એવી એને ખીજાય ને પજવે ને ગાળો દે. તે બિંદાને તો ગાળો દે, શ્રીજી મહારાજને પણ ગાળ્યો હતો, સ્વામિનારાયણ આવો છે ને, એ સહજાનંદ સ્વામી આવો છે ને, ત્રણ છોગલા વાળો આવો છે ને, એ તો આવો છે, આખો દી બસ સ્વામિનારાયણમાં હું ભાળી ગયો ને, સહજાનંદમાં શું ભાળી ગયો ને, એ ત્રણ છોગલા વાળામાં હું ભાળી ગયો ને, એ ચાંદલા વાળીમાં શું ભાળી ગયો ને, આવી આખો બસ જયારે ભાડ્યો નથી ત્યારે નવરી પડી નથી કે કામ કરતી, જયારે બિંદાને ભાડ્યો નથી ઉપાડ્યા જ નથી સ્વામિનારાયણ ને બિંદાને, આજ આ ધંધો કર્યો તે એક બે વર્ષ નહીં વર્ષો સુધી એને આજ કર્યું. કે કોઈ પણ હિસાબે બિંદો મૂકી દે કોને સ્વામિનારાયણ, એમાં તને શું દેખાણું, બીજે ક્યાં કાંઈ નહોતું એમાં શું આપણે તને ભાળી ગયો, તો સ્વામિનારાયણમાં તું શું વળી ગયો, એ સજાન સાહેબમાં તું શું ભાળી ગયો, એ વળી સજાન સાહેબમાં એવું શું છે, એ ચાંદલાવાળામાં એવું શું છે, એ તિલિયામાં શું છે, એ સ્વામિનારાયણમાં શું છે, ત્રણ છોકલાવાળામાં શું છે, એ છપૈયાવાળામાં શું છે, એ ઘનશ્યામમાં શું તે ભાળી ગયો, બસ આમ જ વર્ષો થઈ એમાં એ ગરડી થઈને માંદી પડીને મરવાનું ટાણું થયું ને એને કાકા આવ્યા. કાકા કોણ? એ જમદૂત આવ્યા. અને એના ઉપર જ્યાં પ્રહાર કર્યો અને જીવ હરવાનો પ્રયાસ કર્યો, રડ ફાટી ગઈ, મરી નાખ્યા. એ જમદૂતનો જ્યાં પ્રહાર થયો ત્યાં જ અજવાળું થયું અને અવકાશમાં સહજાનંદ સ્વામી ત્રણ છગલા ધારી આમ આવી ગયા. આવડે છબી તો જોઈ હોય ને એટલે ઓળખી ગઈ, અને જમ તો તરત આવજે એવા શ્રીજી મહારાજ આવ્યા એટલે પેલા જમ તો ઊભી પૂછડીએ ગયા. મહારાજ અવકાશમાં એની સામે ઊભા ઓળખી ગઈ કે મેં જેને આખી જિંદગી આવડી આવડી દીધી આ એ છે. અરે તમે, મેં તમને કાંઈ ભજ્યા નથી, જમ નસાડ્યા મને બચાવી, અને તમે? તો કે કેમ? અરે મેં તો તમને ગાળ્યો દીધી છે, પણ તે ગાળે ગાળે પણ તે મારું નામ લીધું છે એટલે હું તને તેડવા આવ્યો. તે ગાળ્યો દીધી છે પણ ગાળ્યોમાં મારું નામ લીધું છે એટલે હું તેડવા આવ્યો છું હાલ. અને એને પોતાના ધામમાં તેડી ગયા. તમે વિચાર કરો, બોલો છે ને ઉદ્ધાર થાય નહીં તો? કંસ તો દ્વેષથી જ અને ભયથી જ ભજન કરતો હતો ને, તોય ઉદ્ધાર થઈ ગયો. તો આનાથી ને એક બહુ મીઠી વાત કહી, અજામી લઈને છોકરાને પુકાર્યો અને નારાયણ આવી ગયા. ગમે તે રીતે તમે જુઓ આવું, એટલે બધા ઋષિઓ તુલસીદાસજી આ બધા ગરુડજી કાકભૂષણજી મહાદેવ પોતે શિવજી બધા શાસ્ત્રો જે નામ સ્મરણનો મહિમા ગાય છે એ કંઈ ખોટો નથી, બહુ સાચો. પણ આપણી કોડાની આંખીઓ દેખાય નહીં એટલે આપણે માનીએ નહીં એટલું, અને એ બધા નજરે જોવે છે. દામનગરમાં એક દેવશી ભગત, ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત. અનન્ય કહેવાય એટલે પછી પર્યાપ્ત એમ, અન અન્ય બીજું નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરે એવો ભગત. એ દામનગરમાં એક ગોવિંદ પટેલ, હવે એનું નામ ગોવિંદ પણ ભગવાન હારે એને જરાય સંબંધ નહીં, નામ ગોવિંદ પણ એને ભગવાનમાં જરાય આસ્થા નહીં, કોઈ સત્સંગમાં આસ્થા નહીં, કોઈ ભગવાનનું નામ લેવું નહીં, કોઈ રામજી મંદિરે ક્યાંય દર્શને જવું નહીં, કોઈ સત્સમાગમ કાંઈ નહીં કાંઈ. પણ દેવસી ભગત છે ને એ કોઈ કોઈ સત્સંગ કરાવે તો આની વાતો કરે, પણ આ આ ઢેફું કોઈ રીતે એટલે પાણો ગળે નહીં, ઢેફું તો ગળે પાણો ગળે જ નહીં. પણ ભગતને એવી રીતનો એકદમ સાલસ સ્વભાવ અને વ્યવહાર એવો એટલે સેજ એની સાથે હેદભાવ રહી ગયો કે દેવસી માણસ હારો ને હાચો, એટલે કંઈ કામકાજ હોય તો દેવસી પાસે આવે. અને દેવસી અનન્ય અઠંગ શ્રીજી મહારાજના ભક્ત રાખે અને વ્યવહારનો નાતો એમણે એની સાથે રાખ્યો અને સ્વભાવથી એને ગમે દેવસી ભગતનો. બીજું એના જીવનમાં ભજન કરવું એ સત્કર્મ એ કાંઈ નહીં, કોઈ નામ સ્મરણ પૂજન પાઠ અર્ચન ભગવાનમાં આસ્થા જ નહીં. હવે એનો અંતકાળ આવ્યો, માંદા થયા અને પથારીએ પડ્યા, અને પેલા આવ્યા એ આવીને જેવો એના ઉપર આમ પ્રહાર કરવા ગયા ને ગળું પકડવાય ગયા. બીજો તો કઈ અભ્યાસ હતો નહીં, રામનો કૃષ્ણના નામનો કે કોઈનો અભ્યાસ તો હતો નહીં, એક જ એને આ વાતો થોડી થોડી સાંભળી હોય ને એટલે એના સંસ્કાર તો, એટલે હું ઘણી વાર નથી કહેતો તમે કરો ન કરો થાય ન થાય પછીની વાત કરો, તો આને આ બેડે પાર છે આ જન્મે, પણ બીજ પડી જાય કેવડું મોટું કામ થાય. એટલે સેજે વાતો સાંભળી હોય અને બીજું કાંઈ નહોતું લ્યો, તો એને જમદૂત પ્રહાર કરવા જ્યાં આવ્યા અને જેનું ગળું પકડવા ગયા અને બીજું તો કાંઈ યાદ આવે નહીં, પણ એને દેવસી ભગત યાદ આવ્યું. વિચાર કરો, અને એને ચીસ પડી ગઈ, એ દેવસી એ દોડજે, દેવસી દોડજે. એ દેવસીનું નામ લીધું અને જમ 20 ફૂટ આગ આવી આવી. એલા ભગવાનનું નામ લે યાદ જાય પણ એના ભગતનું નામ લીધું જમ લીધું. હેલા દેવજી ધોળ, હેલા દેવજી ધોળજે, એટલે 20 ફૂટ ઉભા હોય ટગર ટગર જોવે. અને પેલી વાર જોયું કે એલા ભગત નું હરિભગત નું નામ લીધું, એલા ભાઈ ગયા, આ એકલો દેખે બીજા કોઈ દેખે નહીં, હે દેવસી, એટલે દેવસી ને કોઈક બોલાવો. અને છોકરા બધા ભેળા થઈ ગયા, બાપા ને ક્યાંક થઈ ગયું, એટલે તમે મારી હમ હું જો દેવસી ને બોલાવો તમે, અરે તમારે પાણી, મારે રોયા હું પાણી નથી, દેવસી ને બોલાવો તમે, જલ્દી જલ્દી દેવસી ને બોલાવો, હે દેવસી દોડ છે, હે દેવસી દોડ છે દેવસી. અને ઓલા હામે ઉભા કા, બંધ નામ બંધ કરે તો હમણાં પકડી લઈ, પણ હવે દેવસી નામથી ભાગ્યા એ મૂકે કેમ. અને એમાં છોકરા દોડતા ગયા, ને નજીકમાં જ ખેતર હશે થારું, તો પહોંચી ગયા. દેવસિંહભાઈ ને કીધું, બાબા બાપા હાલો જલ્દી, મારા બાપા યાદ કરે છે, હેદભાવ દોડતા આવ્યા, જે કાંઈ કામ કરતું પડ્યું આવું થઈ ગયું, લવારી કરે છે તમારી, મરવાનું ટાણું છે ને, એ બીજું કાંઈ એને ખબર નહીં. આવીને જે આવ્યા, જેવા દેવસિંહ ભગત આવ્યા, જમ્બોળી પાસે 20 ફૂટ છકાવી આવી, એટલે 40 ફૂટ આ ગામ આમ જોવે, ડુંગરા ટેકરા જેવું ચડીને આમ જોવે. શું છે હાથ ફેર્યો, શું છે ગોવિંદ પટેલ, એ બાબા કાળા ડિબાંગ જેવા આવડા આવડા દાંત જમદૂત, ભાઈ તારું નામ લીધું છેટાવી ગયા, તું આવ્યો તો તમે ટેકરે ચડી ગયા છે, હા મને મારી નાખશે, તું આઈને આઈને હું કેવી રીતે બેસું, તો આનો કઈ ઉગારો, ઉગારો છે એ તો હું તને વાત કરી કે મારા જીભના લોચા વળી ગયા, સામે કંઠી પહેર અને ભજન કર, તો હમણાં ઉભી પૂછડી ભાઈ જાય, હે બાપા મને કંઠી પહેરાવી દો, હવે જાય ક્યાં પણ એમ. અલે ભગત સીધી પદે, બીજી હારે કંઠી નહોતી, પોતાની કાઢીને પહેરાવી, એને બચાવો ને, આ તો નિર્ભય હોય ને, આને તો કઈ કહેવાય એવું કઈ નથી, આચાર હરાહરી ભગત હોય એને પછી આ હોય તો આદર, એટલે મારો બાપ છે એટલે હોય, પણ એને ભય તો ના જ હોય. એટલે કંઠી પોતાની કાઢી અને પેલા ગોવિંદ પટેલના કંઠમાં પહેરાવી દીધી, પોતાની માળા આપી, લ્યો કાળમાં પાપ કરે એમ જો દાદા, આ બધું ભાગ્યું કરો સ્વામિનારાયણ ભજન. એ કંઠી કાઢીને ઓલા પહેરાવી, જમદૂત હાથ ઘસતા ઘસતા વહી ગયા, હાલો હવે ઘરે, તરત ચોપડો જ નીકળી જાય, ત્યાંથી ફાઇલ નીકળી જાય, એનું ખાતું બંધ થઈ જાય ત્યાં, તમારે અમુક ઓલું થાય એટલે પછી બેંકમાં ખાતું નીકળી જાય ને, ખાતું નીકળી ગયું. હાલો ઓલા બિચારામાં વાહ વાહ જોતા જાય ને વહી ગયા, જોતા ગયા, હાથમાંથી ગયો, હાથમાંથી ગયો, ભૂખ્યા જમ ગણા રે હાથ ઘસી પછતાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે, એ બી આવી ગયા. હા જોવે ગોવિંદ પટેલ, ભગત તો ઘા તમે કંઠી પહેરાવીને ઓલા ગયા, વ્યાજ જાય, મુક્તાની નામ ભજન કરો બસ. અને પછી ગોવિંદ પટેલ સ્વામિનારાયણ સાંગ, હવે તે મુક્તો છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શું કરતા હતા, એવું મીઠું લાગે છે, ટોપરું ઓછું હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. અને એ જે ભજન થાય એની તો વાત ના થાય, ખરેખરું ભજન થાય, તાર લાગી જાય એવું. ઓ બે દિવસ ને બે રાત ભજન કર્યું, ત્રીજા દિવસનો સવાર ફૂટ્યું, અને ગોવિંદ પટેલ ઘરનાઓને કહે, એ સાંભળજો આ દેવસી ના ભગવાન આવ્યા છે, લ્યો જય સ્વામિનારાયણ હું જાઉં છું. અને ભાઈ કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દશ, મંગલ મંગલ મંગલ જ થાય છે ગમે તે રીતે બજો. એ ભાઈ હું તમને એક વાત કહું, તમે કોઈની પાસે 10,000 રૂપિયા માગતા હો, એ રૂપિયા તમને આપવા આવે તો તમે લઈ લ્યો કે ન લ્યો, બોલો લઈ લ્યો ને. હવે એ વહેલો સવારે આપવા આવે અને એ ટાણે હજી તમે પથારીમાંથી ઉઠ્યા જ હો અને દાંતણી ન કર્યું હોય અને તમને પછી રૂપિયા આપવા આવે તો તમે લ્યો કે ન લ્યો, તમે એમ ન કહો કે દાંતણ નથી કર્યું, હું દાંતણ કરી લઉં, નાહી લઉં, પવિત્ર થઈ જાઉં, ધોતી પહેરી લઉં, તિલક ચાંદલો કરી લઉં, અગરબત્તી ઠાકોરજીને કરી લઉં પછી રૂપિયા લઉં, એવું ન કહો, હે ન કયો ને, લઈ લ્યો ને, પેશાબ કરવા બેઠા હોય પૈસા અપાવે લઈ લ્યો કે ન લઈ લે, બોલો બોલો, લઈ લ્યો કે ન લઈ લઈ લ્યો, તમે જાજરૂ બેઠા હોય ને એઠે ઘા કરી દે, લઈ લ્યો કે ન લઈ લ્યો, લઈ લ્યો કે ના લઈ લ્યો, લઈ, તમે જમવા બેઠા હો અને આપવા લઈ લ્યો કે ના લઈ લ્યો, લઈ, ઘરે બેઠા હો તો તમે લઈ લ્યો કે દુકાને જાઓ તો જ લ્યો, દુકાને દે તોય લઈ લો, ઘરે બેઠે તોય લઈ લ્યો, હા, ખેતરે કામ કરતા હોય આપવા આવે તોય લઈ લ્યો કે પછી કયો ના ગામમાં આવું તો જ લઉં, હે, એ તમે એને ગમકાયો હોય પછી દેવા આવ્યો હોય અને થોડીક ગાડીઓ દેતો જાય, મોટું માથું હોય દેતો જાય, તોય તમે લ્યો કે પછી ગાડીઓ ન દે તો જ લ્યો, આવડી આવડી દે તોય લઈ લ્યો ને, હા, ઓલો પ્રેમથી ન હોય ને ડોળા કાઢતો કાઢતો દે તોય તમે લઈ લ્યો કે ન લઈ લ્યો, લઈ લ્યો ને, કુભાવથી આપે તોય પૈસા લઈ લ્યો ને, 10,000 લઈ લ્યો ને, એ 10,000 તમને આપે પછી બજારમાં હાલે ને બધે કામકાજ થાય કે ન થાય, કે ક્રોધમાં લીધા હોય એટલે વટાવે નહીં, કે ભાઈ તમે જાજરૂમ લીધા તા હાલશે નહીં એવું કોઈ બેંક વાળો કે, બેંક વાળા હું કે આમાં જાજરૂમ કઈ આવે છે યાર, અને ઘા કરી દે લઈ લે ને, કામ થાય ને, થાય જ ને, એવી રીતે ભલામણા ભગવાનનું નામ ગમે ત્યાં લ્યો, કામ થાય, થાય ને થાય, તોય આપણે ઘણા એવા કરમ બુંદિયાળ હોય ને એને કઈક ભાઈ તમારે બે પાંચ માળા કરવી, અરે સ્વામી હવારમાં ઈચ્છા થાય પણ જે નાયા ધોયા ન હોય ને શું કરવું, રૂપિયા એમને લઈ લે, નાયા ધોય નહીં ક્યાં ત્યાં નામ લેવા નકામો એવું છે, અને આપણે કે ગામમાં કામ કરતા હોય ત્યારે દુકાન, અરે સ્વામી ન્યાય અમને કેટલાય જણા નાયા ધોયા વગર અપવિત્ર બધાએ બધી જાતિના બધી જ્ઞાતિના અમને અડતા હોય, ન્યાય ક્યાં નામ લેવું, રૂપિયામાં નથી નડતું, નામમાં જો અમે મુંબઈ હતો ને એકવાર, તો પછી એક જણા હતો ને મેં કીધું ભાઈ તમને ભજન કરો તો કોઈ રીતે હાથ જ મૂકવાનો જ નહીં, એટલે પછી મેં કીધું તો તમે છે ને ઓફિસે જાઓ તો તમારે કલાક જેવું લાગે,